पुराण सृष्टिखंड अध्याय 28 दंडकारण्यनी उत्पत्तिनु वर्णन। पुलस्त्यजी कहे छे, अगस्त्यजीना अद्भुत वचन सांभळीने रघुनाथजीए विस्मयना कारणे प्रश्न कर्यो, हे महामुने, ते वन जेवो विस्तार 100 योजननो हतो, पशु पक्षीओथी रहित निर्जन सुनु अने भयंकर कई रीते थयुं? अगस्त्यजी बोल्या, हे राजन, पूर्वकालना सतयुगनी वात छे। वेवस्त मनु आ पृथ्वीनु शासन करनार राजा हता। तेमना पुत्रनु नाम ईश्वाकु हतु। ईश्वाकु अति सुंदर अने पोताना भाईओमां सौथी मोटा हता। महाराज तेमने बहु मानता हता। तेमणे ईश्वाकुने भूमंडळना राज्य पर अभिषिक्त करीने कह्युं, तमे पृथ्वीना राजवंशोना अधिपति सम्राट थाओ। हे रघुनंदन, बहु सारू, कहीने ईश्वाकुए पिताने आज्ञानो स्वीकार कर्यो। त्यारे तेओ अत्यंत संतुष्ट थईने बोल्या, बेटा, हवे तमे दंड द्वारा प्रजानी रक्षा करो, परंतु दंडनो अकारण प्रयोग करशो नहीं। मनुष्यो द्वारा अपराधियोने जे दंड आपवामां आवे छे, ते शास्त्रीय विधि अनुसार उचित अवसर पर कराते होवा थी राजा ने स्वर्ग में पण लई जाय छे, राजा ने स्वर्ग में लई जाय छे। तेथी हे महाबाओ, तमे दंडना संपूर्ण प्रयोग ने माटे सदा सावधान रहेजो। आम करवाथी संसार में तमारा द्वारा अवश्य परम धर्म नु पालन थशे। आ प्रमाण एकाग्र चित्ते पोताना पुत्र ईश्वाकु ने अनेक उपदेश आपीने महाराज बहुज प्रसन्नता साथे ब्रह्मलोक में सीधावी गया। त्यार पछी राजा ईश्वाकु ने चिंता थई के हूँ केवा पुत्र उत्पन्न करूँ। एना माटे तेमने विविध प्रकारना शास्त्रीय कर्म यज्ञ आग याग वगैरे कर्या, अने तेना द्वारा राजा ने अनेक पुत्रों की प्राप्ति थई। राजा ईश्वाकु ए देवकुमार जेवा तेजस्वी पुत्रों ने जन्म आपीने पितरोने संतुष्ट कर्या। हे रघुनंदन, ईश्वाकुना पुत्रों में जे सौथी नानो हतो, ते गुणों में सौथी श्रेष्ठ हतो, ते शूर अने विद्वान तो हतो ज, प्रजानो आदर करवाना कारणे बधाना माटे विशेष गौरवनु पात्र बनी गयो हतो। तेना बुद्धिमान पिताए तेनु नाम दंड राख्यू, अने विंध्यागिरीना बे शिखरोनी वच्चे तेना रहेवा माटे एक नगर आपी दीधुं। ते नगरनु नाम मधुमत हतु। धर्मात्मा दंडे घणा वर्षो सुधी त्यानु अकंटक राज्य कर्युं। त्यार पछी एक समय जारे के चारे बाजू चैत्र मासनी मनोरम छटा छवाई रही हती, राजा दंड भार्गव मुनिना रमणीय आश्रम पासे गया। त्या जईने तेने जोयुं भार्गव मुनिनी परम सुंदर कन्या, जेना रूपनी क्यांय तुलना थाय एम न हती, वनमां फरी रही हती। तेने जोईने राजा दंडना मनमां काम विकार थयो, अने ते कन्यानी पासे जईने बोल्यो, सुंदरी, तमे क्यांथी आवो छो? शोभामयी, तमे कोनी कन्या छो? हूँ तमारा पर आसक्त थईने तमने आ बधुं पूछी रह्यो छु। वरारोहे, हूँ तमारो दास छु। सुंदरी, मुझ भक्त ने अंगीकार करो। कन्या बोली, राजेंद्र, तमने खबर होवी जोईए कि हूँ भार्गव वंशनी कन्या छु। पुण्यात्मा शुक्राचार्यनी हूँ ज्येष्ठ पुत्री छु। मारू नाम अर्जा छे। पिताजी आश्रम पर ज निवास करे छे। महाराज शुक्राचार्य मारा पिता छे, अने तमे तेमना शिष्य छो, तेथी धर्म प्रमाणे हूँ तमारी बहन छु। जो बीजो कोई दृष्ट पुरुष मारा पर कुदृष्टि करे तो तेमनाथी तमारे मारी रक्षा करवी जोईए। मारा पिता बहु क्रोधी अने भयंकर छे, तेओ पोताना श्रापथी तमने भस्म करी शके छे। तेथी नृपश्रेष्ठ, तमे मारा महा तेजस्वी पितानी पासे जाओ अने धर्म अनुकूल वर्ताव द्वारा तेमनी पासे मारा माटे याचना करो। अन्यथा आनाथी विपरीत आचरण करवाथी तमारा पर महान अने घोर दुख आवी पड़शे। मारा पितानो क्रोध संपूर्ण त्रिलोक ने पण बाळीने खाक करी शके छे। દંડ બોલ્યો. સુંદરી, તમને પ્રાપ્ત કર્યા પછી ભલે મારો વધ થઈ જાય અથવા વધથી પણ મહાન કષ્ટ ભોગવવું પડે, મને સ્વીકાર્ય છે. ભીરુ, હું તમારો ભક્ત છું, મારો સ્વીકાર કરો. આ પ્રમાણે કહીને રાજાએ તે કન્યાને બળપૂર્વક બાહુપાસમાં લઈ લીધી અને તે એકાંત વનમાં જ્યાંથી કોઈ અવાજ પણ પહોંચી શકતો ન હતો તેને નિર્વસ્ત્ર કરી દીધી. બિચારી અબળા તેના ભુજપાસમાંથી છૂટવા માટે ખૂબ તરફડતી રહી, પરંતુ છતાં તેણે સ્વેચ્છાનુસાર તેની સાથે સમાગમ કર્યો. રાજા દંડ તે અત્યંત કઠોરતાપૂર્ણ અને મહાભયાનક અપરાધ કરીને તરત પોતાના નગરમાં ચાલ્યો ગયો તથા ભાર્ગવ કન્યા અર્જા દિનભાવે રડતી રહીને અત્યંત ઉદ્વિગ્ન થઈને આશ્રમની સમીપ દેવતુલ્ય પોતાના પિતા પાસે આવી. તેના પિતા અપાર તેજસ્વી દેવર્ષિ શુક્રાચાર્ય સરોવર પર સ્નાન કરવા ગયા હતા. સ્નાન કરીને તેઓ બે જ ઘડીમાં શિષ્યો સાથે આશ્રમ પર પાછા આવ્યા. આશ્રમ પર આવીને તેમણે જોયું અર્જાની દશા બહુ દયનીય છે, તે ધૂળમાં રગદોળાયેલી છે. તરત જ સંપૂર્ણ રહસ્ય તેમના ધ્યાનમાં આવી ગયું. પછી તો શુક્રને ભારે રોષ થયો. તેઓ ત્રણેય લોકને દગ્ધ કરતા હોય એમ પોતાના શિષ્યોને સંભળાવીને બોલ્યા, ધર્મથી વિપરીત આચરણ કરવા વાળા ટૂંકી બુદ્ધિના દંડની ઉપર પ્રજ્વલિત અગ્નિની જ્વાળા જેવી ભયંકર આપત્તિ આવી રહી છે. તમે બધા લોકો જોશો કે આ દુષ્ટ બુદ્ધિનો પાપી રાજા પોતાના દેશ, સેવક, સેના અને વાહન સહિત નષ્ટ થઈ જશે. તેનું રાજ્ય 100 યોજન વિસ્તારનું છે. તેના સંપૂર્ણ રાજ્ય પર ઇન્દ્ર ધૂળની ભારે વૃષ્ટિ કરશે. તે રાજ્યમાં રહેવા વાળા સ્થાવર જંગમ જેટલા પણ પ્રાણી છે તે બધાનો તે ધૂળની વૃષ્ટિથી નાશ થઈ જશે. જ્યાં સુધી દંડનું રાજ્ય છે ત્યાં સુધીના ઉપવનો અને આશ્રમોમાં ઓચિંતી 7 રાત સુધી ધૂળની વૃષ્ટિ થશે. ક્રોધથી સંતપ્ત થવાના કારણે આ પ્રમાણે શ્રાપ આપીને મહર્ષિ શુક્રે આશ્રમવાસી શિષ્યોને કહ્યું, તમે લોકો અહીં રહેનારા બધા લોકોને આ રાજ્યની સીમાની બહાર લઈ જાઓ. તેમની આજ્ઞા મળતા જ આશ્રમવાસીઓ શીઘ્રતાથી તે રાજ્યમાંથી ચાલ્યા ગયા અને સીમાની બહાર તેમણે પોતાનું સ્થાન બનાવ્યું. ત્યાર પછી શુક્રાચાર્ય અર્જાને કહ્યું, ઓ નીચ બુદ્ધિવાળી કન્યા, તું પોતાના ચિત્તને એકાગ્ર કરીને સદા આશ્રમ પર જ નિવાસ કર. આ 4 કોસ વિસ્તારનું અત્યંત શોભા સંપન્ન સરોવર છે. અર્જે, તું રજોગુણ રહિત આ સાત્વિક જીવન વ્યતીત કરીને 100 વર્ષ સુધી અહીં રહે. મહર્ષિનો આ આદેશ સાંભળીને અર્જાએ તથાસ્તુ કહીને તેમની આજ્ઞાનો સ્વીકાર કર્યો. તે સમયે તે બહુ જ દુઃખી થઈ રહી હતી. શુક્રાચાર્ય કન્યાને આ પ્રમાણે કહીને ત્યાંથી બીજા આશ્રમ માટે પ્રસ્થાન કર્યું. બ્રહ્મવાદી મહર્ષિના કથન અનુસાર વિંધ્યાગીરીના શિખરો પર વિસ્તરેલું રાજા દંડનું સંપૂર્ણ રાજ્ય 1 સપ્તાહની અંદર જ બળીને ખાક થઈ ગયું. ત્યારથી તે વિશાળ વન દંડકારણ્ય કહેવાય છે. હે રઘુનંદન, તમે જે મને પૂછ્યું હતું તે બધો પ્રસંગ મેં કહી સંભળાવ્યો. હવે સંધ્યોપાસનાનો સમય થઈ ગયો છે. આ બધા મહર્ષિઓ બધી બાજુ જળથી ભરેલા ઘડા લઈને અર્ધ આપીને ભગવાન સૂર્યની પૂજા કરી રહ્યા છે. તમે પણ જઈને સંધ્યા વંદન કરો. ઋષિની આજ્ઞા માનીને શ્રી રઘુનાથજી સંધ્યોપાસના કરવા માટે તે પવિત્ર સરોવરના તટ પર ગયા. ત્યાર પછી આચમનને સાયમ સંધ્યા કરીને શ્રી રઘુનાથજી મહાત્મા કુંભજીના આશ્રમ પર ગયા. ત્યાં તેમને બહુ જ આદર સાથે અતિ ગુણકારી ફળ મૂળ તથા રસાળ શાક ભોજન માટે અર્પણ કરવામાં આવ્યા. નરશ્રેષ્ઠ શ્રીરામે પ્રસન્નતાપૂર્વક તે અમૃત તુલ્ય ભોજનનો ભોગ લગાવ્યો અને પૂર્ણ તૃપ્ત થઈને ત્યાં જ રાત્રિ નિવાસ કર્યો. સવારે ઉઠીને તેમણે પોતાનું નિત્યકર્મ કર્યું અને ત્યાંથી વિદાય થવા માટે મહર્ષિની પાસે ગયા. ત્યાં જઈને તેમણે મુનિને પ્રણામ કર્યા અને કહ્યું, હે બ્રહ્મન, હવે હું તમારી વિદાય લેવા ચાહું છું, તમે આજ્ઞા આપવાની કૃપા કરો. હે મહામુને, આજે હું તમારા દર્શનથી કૃતાર્થ અને અનુગ્રહિત થયો. શ્રી રામચંદ્રજીના આવા અદ્ભુત વચન સાંભળીને તપસ્વી અગસ્ત્યજી અત્યંત પ્રસન્ન થઈને કહ્યું, શ્રીરામ, કલ્યાણમય શબ્દોથી યુક્ત તમારું આ કથન બહુ જ અદ્ભુત છે. હે રઘુનંદન, આ સંપૂર્ણ પ્રાણીઓને પવિત્ર કરનારું છે. જે મનુષ્ય તમને બે ઘડી પણ જોઈ લે છે તેઓ સમસ્ત પ્રાણીઓમાં પવિત્ર છે અને દેવતા કહેવાય છે. મુરતમ અપી રામ ત્વામ નેત્રેણ ક્ષંતિ એ નરાહા પાવિતા સર્વભૂતેશુ કથ્યંતે ત્રિદૌ ત્રિદી વોક્ષ. 34મા અધ્યાયનો 38મો શ્લોક. હે રઘુશ્રેષ્ઠ, તમે સમસ્ત દેહધારીઓ માટે પરમ પાવન છો. તમારો પ્રભાવ આવો જ છે. જે લોકો તમારી ચર્ચા કરશે તેમને પણ સિદ્ધિ પ્રાપ્ત થશે. તમે આ માર્ગથી શાંત નિર્ભય થઈને સિધાવો અને ધર્મપૂર્વક રાજ્યનું પાલન કરો, કેમ કે તમે જ એકમાત્ર આ જગતના આશ્રય છો. મહર્ષિના પ્રમાણે કહ્યા પછી મહારાજ શ્રી રામચંદ્રજીએ હાથ જોડીને તેમને પ્રણામ કર્યા તથા બીજા મુનિવરોને પણ, જે બધા જ તપસ્યા રૂપી ધનથી સમૃદ્ધ હતા. આ સાદર અભિવાદન કરીને તેઓ શાંત ભાવે સુવર્ણભૂષિત પુષ્પક વિમાન પર ચડી ગયા. યાત્રા સમયે તેમના પર મુનિઓએ આશીર્વાદોની વૃષ્ટિ કરી. સમસ્ત પુરુષાર્થોના જ્ઞાતા શ્રી રઘુનાથજી મધ્યાહન થતા થતા અયોધ્યા પહોંચીને 7મા દરવાજા પર ઉતર્યા. ત્યાર પછી તેમણે ઈચ્છા અનુસાર ચાલનારા તે પરમ સુંદર પુષ્પક વિમાનને વિદાય કરી દીધું. પછી મહારાજે દ્વારપાલોને કહ્યું, તમે લોકો શીઘ્રતાથી જઈને ભરત અને લક્ષ્મણને મારા આગમનની સૂચના આપો અને તેમને તમારી સાથે જ લઈ આવો. વિલંબ કરશો નહીં. દ્વારપાલ આજ્ઞા અનુસાર જઈને બંને કુમારોને બોલાવી લાવ્યા. શ્રી રઘુનાથજી પોતાના પ્રિય બંધુ ભરત અને લક્ષ્મણને જોઈને બહુ પ્રસન્ન થયા અને તેમને હૃદયે ચાપીને બોલ્યા, મેં બ્રાહ્મણના શુભ કાર્યનું યથાવત સંપાદન કર્યું. હવે હું પ્રતિમા સ્થાપન, દેવાલય નિર્માણ વગેરે પૂર્ત ધર્મનું અનુષ્ઠાન કરીશ. વીરો, મારો વિચાર કાન્યકુબ્જ દેશમાં જઈને ભગવાન વામનની પ્રતિષ્ઠા કરવાનો છે. અધ્યાય 28મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.